ખીજાઈ ગઈ ને વિદુર સિંહ કહ્યું, એટલે હવે ધૃતરાષ્ટ્ર વચમાં બોલ્યા ચાલુ સભામાં, વિદુર તને નથી લાગતું કે આપણે બધા પરાધીન છીએ? આ જગતમાં ધાર્યું તો એક ભાગ્યનું થાય છે, જેમ ભાગ્યમાં લખ્યું હોય એમ થાય, આપણે તો બધા કઠપૂતળી છીએ, સૂત્ર પોતા દારૂ મયી વયોસા, લાકડામાંથી બનાવેલી અને દોરી પરોવેલી પૂતળી જેવા આપણે છીએ, નચાવનાર તો કોઈક બીજો હોય છે. એટલે મને લાગે છે કે જેમ ધાર્યું હશે ભાગ્યમાં એવું થશે. હા, પણ તારી વાત મને બહુ મીઠી લાગે છે. તસ્માત્વમ, માટે તું હજુ કે? વિદુરજી વિચાર કરે, હજુ કે? ખરો લાગે છે, મારી એક પણ વાત અંદર ઉતરતી નથી, અને જ્યારે કંઈક નાડી જોઉં ત્યારે કે જેમ થવું હશે એમ થશે એમ બોલે છે. હું આમ કરીશ એમ તો બોલતો જ નથી. અને આ તો વચન અધવચ્ચે, કેવા વચન, આટલો ઉપદેશ આપ્યો અને પછી એમ કે ભગવાને ધાર્યું એમ થાય તો બોલનારાનો નસો ઉતરી જાય, ઉપદેશ આપનારનો આખો. આને ક્યાં મેં આની આગળ બેઠું? એટલે વિદુરજી કહે છે, અપ્રાપ્ત કાલમ વચનમ બૃહસ્પતિ અભિબ્રુવન, હે ધૃતરાષ્ટ્ર, વગર વિચારે અને ક સમયે બોલેલું વચન જો યોગ્ય ન હોય તો બૃહસ્પતિનું પણ અપમાન થાય છે. તો તમારી ક્યાં વાત? તમે આ વચન બોલ્યા એ યોગ્ય છે, ભાગ્ય હોય એમ થાય. પાંચ ભાઈને તમે આટ આટલા અન્યાય કર્યા, તમે એ અન્યાય થવા દીધા અને પછી કહો છો ભાગ્ય એવું હશે. કોઈને ધોલ મારો પછી કહે તારા નસીબમાં એવું લખ્યું હશે કે મારા હાથ બે લપડા ખાવાના, એમાં ખીજાઈશ નહીં. બે પાંચ ખૂન કરનારો કોઈ ગુનેગાર પકડાયો, કોર્ટમાં ઉભો રહ્યો, બધી સાબિતી પુરાવા બધું થઈ ગયું, પછી જજે પૂછ્યું તારે કંઈ કહેવું છે? હા સાહેબ, શું કહેવું છે? આ બધા ખાલી ખાલી મને પકડી લાયા છે, એ મરનારના ભાગ્યમાં મારા હાથે લખ્યું હશે એટલે એ મર્યા, એમાં મારો કોઈ વાંક નથી, મારા ભાગ્યમાં એવું લખેલું હશે, એમના ભાગ્યમાં એવું લખેલું હશે. એટલે જજ કહે છે મારા ભાગ્યમાં એવું લખેલું છે કે મારા હાથે જ તને ફાંસીની સજા થાય, બીજું શું થાય? એટલે ભાગ્યમ ભાગ્યમ કરીને ગમે એવા વગર વિચારે કાર્ય કરનાર અને ખોટા મનુષ્યને પ્રોત્સાહન આપનાર મનુષ્ય ગુનેગાર છે. હે ધૃતરાષ્ટ્ર, આખું જગત ગુણ ને ચાહે છે, અવગુણ ને નહીં. સમૃદ્ધ ગુણત કેચિત, જે ગુણથી સમૃદ્ધ છે એનું સન્માન થાય છે, એનો આદર થાય છે, બાકી પૈસાનો કે રાજ્ય સત્તાનો ક્યાંય આદર થતો નથી. જે ગુણવાન છે એનો જ આદર થાય. કેટલો વિચારવા જેવું આ વાક્ય છે. આખું જગત પ્રહલાદજીનો આદર કરે છે. હવે પ્રહલાદજી ક્યાં મોટા હતા? 5 વર્ષના નાના બાળક હતા, છતાં પ્રહલાદજીની વાત ભાવથી આદરથી પૂરા પ્રેમથી યાદ કરાય છે. જ્યારે એમનો જ બાપ હિરણ્યકશિપુ એને કોઈ પ્રેમથી યાદ કરે છે? અરે કોઈ વક્તા પારાયણમાં કથામાં એમ નથી કહેતો કે ધન્ય છે હિરણ્યકશિપુ ને કે જેને ઘેર પ્રહલાદ જેવો દીકરો થયો, એમ કોઈ નથી કહેતો. તો બાપનો તિરસ્કાર છે, એને યાદ તો કરવો જ પડે. જેટલી વાર પ્રહલાદજીને યાદ કરો તો હિરણ્યકશિપુ યાદમાં આવવાનો જ, પરંતુ અનાદરથી યાદ કરાય છે, પ્રહલાદજીને આદરથી યાદ કરાય છે. કારણ કે પ્રહલાદમાં ગુણ, અને હિરણ્યકશિપુમાં દુર્ગુણ. નહીં તો પ્રહલાદજી પાસે કોઈ સત્તા નહોતી, સત્તા હિરણ્યકશિપુ પાસે હતી. દેવતાઓ એનાથી ડરતા હતા, આટલી સત્તાઓ હતી. છતાં હિરણ્યકશિપુને કોઈ માનથી આદરથી યાદ કરતો નથી. કૌશલ્યાને કઈ કઈ, એક જ પતિના બે પત્નીઓ છે. તો કૌશલ્યાજીને બહુ પ્રેમથી આદરથી માનથી ભક્તિભાવથી યાદ કરાય છે. અને કઈ કઈ ને, એ શ્રી રામની જ માતા છે, છતાં એના આદરથી કોઈ યાદ નથી કરતો. લિસ્ટમાં નામ આવે એટલે બોલવાનું થાય, પણ કઈ કઈ પ્રત્યે આદર નથી. કારણ કઈ કઈ કાનની કાચી, એને મંથરાએ ભરમાવી નાખી. સત્સંગમાં કે સમાજમાં જે કાનના કાચા થાય ને એની દુર્દશા થઈ જાય. એટલે કાનના કાચા નહીં થવાનું, કાનના ને આંખના બહુ પાકા થવાનું. કોઈ ભરમાવી જાય, કાનમાં કોઈ ઝેર રેડી જાય અને એની અસર મસ્તિષ્કમાં થઈ જાય કે વર્તનમાં આચરણમાં થઈ જાય તો બહુ નુકસાન થાય. એ રામાયણ આપણને કઈ કઈના દાખલાથી પાકું ઉદાહરણ આપે છે. તો જગત આખું કૌશલ્યાજીને કેવા માન અને પ્રેમથી યાદ કરે છે, કઈ કઈને નહીં. રામ અને રાવણ કેટલા ભક્તિભાવથી શ્રદ્ધાથી આખું જગત રામને યાદ કરે છે. તો રામનું જ્યાં નામ લ્યો કે રામની કથા શરૂ કરો એટલે રાવણ આગળ આવવાનો જ, પણ રાવણને તિરસ્કૃત ભાવનાથી યાદ કરાય છે. રાવણ પાસે વિશાળ સત્તા હતી, મોટો વૈજ્ઞાનિક હતો, સારામાં સારો વૈદ્ય હતો. એટલું જ નહીં પણ એની પાસે વિમાન હતું પોતાનું આગવું, અને ગમે ત્યાં, અને એ વિમાન એવું કે સ્વર્ગમાં જઈ શકતું હતું. આટલી બધી શક્તિઓ ધરાવતો હતો રાવણ. પણ જગત કોને ચાહે છે? સદગુણને. રાવણમાં તકલીફ હતી, સદગુણ નહોતા. કળા હતી, વિદ્યા હતી, આવડત હતી, સંપત્તિ હતી, પણ સદગુણની ખામી. એટલે રાવણને આદરથી કોઈ યાદ કરતું નથી. રામજી પાસે વિમાન નહોતું, છતાં આખું જગત શ્રી રામને પૂરા ભક્તિભાવથી યાદ કરે છે. યશોદાજી અને પૂતના આ બે સરખા સમકક્ષામાં આવે છે. ભગવાન પ્રગટ થયા શ્રી કૃષ્ણ સ્વરૂપે તો બાલ કનૈયાએ યશોદાજીનું સ્તનપાન કર્યું, અને કનૈયાએ પૂતનાનું સ્તનપાન કર્યું. પૂતનાને તો ખરેખર લોટરી લાગી ગઈ, એક રૂપિયામાં કરોડોની લોટરી લાગી ગઈ. ટિકિટ 1 રૂપિયાની ખરીદેલી. એ વૃંદાવન ગયેલી પૂતના યાત્રા કરવા નહીં, કનૈયાને મારી નાખવા ગયેલી. ત્યાં જઈને બાલ કનૈયાને જોઈને તેડી લીધો અને પોતાની છાતી વળગાડ્યો. દૂધ પાવા નહીં, ઝેર પાવા. પણ જ્યારે છેલ્લે હિસાબ થયો ત્યારે કનૈયાએ પૂતનાને જશોદાજીના જેવી જ ગતિ આપી. કારણ, મારી માં બરાબર કહેવાય કે મેં એનું સ્તન મોઢામાં લીધું એટલે મારી માતા બની ગઈ. જેવી મારી માતા યશોદાજી, એવી જ પૂતના. પૂતનાનું કામ થઈ ગયું, લોટરી લાગી ગઈ, કરોડો કમાઈ ગઈ, નહીં તો મારી નરકમાં નાખવા જેવી હતી. પણ ભગવાનના ગોલોકધામમાં ગઈ. પરંતુ આજ સુધી, આજ 5000 વર્ષ વીતી ગયા, હજારો કથાકારો કથા કરે છે, તેમાં ક્યારે પણ એવો શબ્દ કોઈએ સાંભળ્યો? ગોલોક નિવાસી પૂતના બેન એવું કોઈ કહે છે? મુશ્કેલી છે મોટી. ગમે એટલી મોટી પ્રાપ્તિ થઈ એ તો ભગવાનની કૃપાથી થઈ, પરમાત્માની કૃપાથી એને પ્રાપ્તિ થઈ. પરંતુ એનામાં સદગુણ નહોતા. યશોદાજીમાં સદગુણ હતા. તો જે ભાવ અને આદરથી યશોદાજીનું સ્મરણ થાય એવા આદરથી પૂતનાનું સ્મરણ થતું નથી. કૃષ્ણ અને કંસ, શ્રી કૃષ્ણ પ્રભુ તો ગાયો ચારતા હતા, નાનકડું ગામડું વૃંદાવનમાં રહેતા હતા, અને કંસ મોટા શહેરમાં રહેતો હતો. એમની પાસે સત્તા હતી, છતાં એ જગત જે ભક્તિભાવથી શ્રદ્ધાથી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે એની સામે કંસનું નામ આવી જાય તો અનાદરથી એને ઉલ્લેખ કરાય છે. કોઈ એમ કહેતું નથી કંસ કેટલો ભાગશાળી કે જેના ભાણા તરીકે ભગવાન પ્રગટ્યા, એ મામો હતો છતાં પણ એનો અનાદરથી જગત યાદ કરે છે. કારણ સત્તા હતી, સંપત્તિ હતી, પણ એમાં સદગુણ નહોતા. જે આદરથી જેટલા ભક્તિભાવથી દાદા ખાચરનું સ્મરણ થાય એટલો જ આદર કે ભક્તિભાવથી જીવા ખાચરને યાદ કોઈ કરતું નથી. નહીં તો એ તો કાકા ભત્રીજા હતા એક કુટુંબના, પણ ઈર્ષારૂપી એક અવગુણના કારણે જીવા ખાચરને અનેક વખત યાદ કરવામાં આવે છે. એનો મોક્ષ થયો છે, ભગવાનના ધામમાં ગયા, પણ જે આદર, જે ભક્તિભાવ, જે શ્રદ્ધા દાદા ખાચરનું નામ લેવાથી અંદર પેદા થાય એ ત્યાં નથી થતી. વિદુરજી એમ કહે છે કે જગત આખું પાંચ ભાઈનું સ્મરણ કરે છે જે આદરથી, જે ભક્તિભાવથી, એવા તમારા હો નંગનું કોઈ સ્મરણ કરતું નથી. આટલું યાદ રાખી લો કે મારા જેવો કહેવા વાળો તમને નહીં મળે. પેલા પાંચ છોકરાને જે રીતે માણસો યાદ કરે છે એ રીતે તમારા સોને નહીં યાદ કરતા. યાદ કરવા પડે ત્યારે કરે છે, પણ ચંડાળ ચોકડી એમ કહીને યાદ કરે છે. કોઈ આદરથી તમારા દીકરાને યાદ નથી કરતા. આટલું કહું છું છતાં તમારા મનમાં કેમ મારા શબ્દો ઉતરતા નથી? એટલે ચાલુ કથામાં ધૃતરાષ્ટ્ર જવાબ આપે છે, સર્વમ ત્વમ આયતિ યુક્તમ ભાષસે પ્રાજ્ઞ સંમતમ નચોત્સહે સુતમ ત્યક્તમ યતો ધર્મસ્તતો જયા. વિદુર, હું તારો મોટો ભાઈ છું, હું કઈ અજ્ઞાની નથી. તું એમ ન સમજતો કે હું અજ્ઞાની છું, સાવ એવું નથી. હું બધું સમજું છું. ડાયા માણસો પ્રમાણ કરે એવી સરસ વાણી તું બોલે છે, જ્ઞાની માણસો પ્રમાણ કરે એવી વાત તું મારી આગળ કહે છે. હું બધું જાણું છું, અને હું એ પણ જાણું છું કે આ આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં અંતે જ્યાં ધર્મ છે, જ્યાં ન્યાય છે, જ્યાં નીતિ છે, ત્યાં જ વિજય છે, એ હું જાણું છું. હાઉએવર, તેમ છતાં હું આ બધું જાણું છું, છતાં મારા દીકરા દુર્યોધનને હું અહીંથી અળગો નહીં કરું. બીજો પોથી બાંધીને હેડવા જેવું જ છે ને અહીંથી તો. હું બધું જાણું છું, હું કઈ હાવ અજ્ઞાની નથી, પણ જ્યાં ધર્મ છે ત્યાં જય છે એ બધું જાણવા છતાં હું તને ચોખ્ખું કહું છું, નચોત્સહે સુતમ ત્યક્તમ. તું ક્યારનો મંડ્યો છે કે એકલા આ દુર્યોધનને હાંકી કાઢો ને, એક વાર છાપામાં આપી દો એને, મારે લેવા દેવા નથી, બસ એને તડી પાર કરી દો, બાકીના 99 ચાલશે, આ એકને હાંકો અહીંથી. નહીં, ચોખ્ખી ના પાડી દીધી. નચોત્સહે, મારી ઈચ્છા જ નથી એને કાઢવાની, મારી હિંમત જ નથી. અરે રે, તમે આટલું નથી વિચારતા. ડાયા માણસો, શાસક જે ડાયો હોય પેલો પ્રજાનો વિચાર કરે એને ડાયો શાસક કહેવાય, કે હું આ પગલું ભરીશ કે હું આ નિર્ણય લઈશ એમાં પ્રજાની પરિસ્થિતિ કેવી થશે, આવો વિચાર કરનાર જ શાસક બુદ્ધિવાળો ગણાય. તમારી આ હઠના કારણે યુદ્ધ ફાટી નીકળશે, અને આ મહાભારતની લડાઈ કોઈ જેવી તેવી નહીં હોય, લક્ષાવધિ મનુષ્યનો વધ થશે, લાખો સ્ત્રીઓ વિધવા બની અને હાય હાય કરીને રડશે, લાખો બાળકો નિરાધાર થશે, એકા તમારા પાપી અહંકારના કારણે તમને એ વિચાર નથી આવતો કે તમારી આ જીદ અને અઠના કારણે પ્રજા પાયમાલ થશે, પર નિંદા કરવામાં, બીજાને દુઃખ દેવામાં, પરસ્પર ઝઘડા કરાવવામાં, જોજો આ વર્ણન કેવું છે, જેમના દર્શન પાપ રૂપ છે, જેની સાથે રહેવું પણ ભયાવહ છે, જેની પાસેથી પૈસા લેવાથી પણ મોટો અનર્થ થાય અને જેને પૈસા આપો તો પણ મોટો ભય થાય, જેનું કામ જ એકબીજાના ધંધામાં ભેદ પડાવવાનું, જે નિર્લજ, જે સઠ, જે વિલાસી અને પાપી તરીકે જે પ્રખ્યાત છે, જેની સાથે ફરવા વાળાની પણ નિંદા થાય, આવા હલકટનો તમે ત્યાગ નથી કરી શકતા. આ કોનું વર્ણન આવ્યું? આનો તમે ત્યાગ નથી કરતા. હવે તમને હું શું કહું? આટલી વાત કહી વિદુરજીએ હજુ આગળ હવે છેલ્લા ઘા માર્યા છે. તમે એટલું તો જાણો છો કે તમારા સગા ભાઈના એ દીકરા છે, બીજું બધું ભૂલી જાઓ, તમારા ભાઈના દીકરા છે. તો દિયતામ ગ્રામકા કેચિત, થોડાક નાના ગામડા તો એને આપી દો, કે વેલા વૈજાઓ તમારી આજીવિકા ચાલશે. એટલી દયા નથી આવતી તમને? તમે બાપ છો તો તમારા દીકરાને કહેવા તમે હકદાર છો, એટલે એમને સમજાવી અને પુત્રાણામ તાત શાસનમ તમારો જરાક હુકમ કરો, આટલું કરો તોય સારું છે, નહીં તો મોટો વિગ્રહ થશે, મને બહુ દુઃખ થાય છે કે પોતાના સગા સાથે ભેગા બેસીને જમવું જોઈએ. વિદુરજી કહે છે કે એમાં આનંદ છે. જ્ઞાતિવીર વિગ્રહ સ્થાત ન કર્તવ્ય સુવાર્થીના સુખાની સહભોજ્યાની કેવો આનંદ આવે? કાકા ને મામા ને ભાણા ને ભત્રીજા ને બધા બેઠા હોય ને સાથે આગ્રહ કરીને જમાતું હોય તો સગા સાથે બેસીને આનંદથી આરોગો. પણ સગાની વચ્ચે જ્યાં ધોકા અને હથિયારો, તરવારો, બાણ, ગદાઓ ઉપડશે, અનેક પ્રક્ષેપાત્રો સામ સામા જ્યારે ફેંકાવા માંડશે અને તમે આ કુટુંબના વડીલ છો, તમારા નામ ઉપર માણસો થૂંકશે, આટલો તો વિચાર કરો. સગાની સાથે બેસીને આનંદ કરો, ખાઓ પીઓ વાતો કરો. તમને એટલી ખબર નથી, સમાજમાં એક કહેવત છે, જ્ઞાતય તારયંતિહિ જ્ઞાતયો મજ્જયંતિહિ, નાતે તરવું અને નાતે મરવું. સગાની સાથે જીવવું અને સગાની સાથે જ મરવું. આ તો તમે સામે ઉઠીને સગાને મૃત્યુનું નિમિત્ત બનો છો. હે રાજેન્દ્ર, ખૂબ વિચારો, તમારું જય જયકાર થઈ જશે. મારી થોડીક વાત જો મનમાં રાખો અને અમલમાં મૂકો ને તો આખા ભારત વર્ષમાં જે પંડિતો છે, સમજુ છે, જ્ઞાનીઓ છે, બુદ્ધિવાળા છે, એ બધા તમારા વખાણ કરશે. તમે નિર્દોષ થઈને પૂજાશો. બોલતા નથી કઈ, હો, બધું સાંભળ્યા કરે છે. એટલે વિદુરજી કહે છે, મને તો એમ લાગે છે મારી બધી જ વસ્તુઓ સમુદ્રમાં પડી ગઈ. કૂવામાં કંઈક પડી જાય તો કોઈ નિષ્ણાતને બોલાવી ડૂબકી મરાવીને કાઢી શકાય. તલાવમાં કંઈક પડે તો એ તરવૈયાને બોલાવીને એને મહેનતાણું આપીને કાઢી શકાય. પણ તમારી કોઈ ચીજ જો દરિયામાં પડી, સમુદ્રમાં પડી તો નષ્ટમ સમુદ્રે પતિતમ નષ્ટમ વાક્યમ અશૃણવતી. જેને કહેલો ઉપદેશ અસર ન કરે તો સમજી લેવો કે વાણી દરિયામાં ગઈ, એ પાછી નહીં આવે. શું વાત કરું તમને, તમે તો કઈ બોલતા જ નથી. અવિવેકીએ જે કઈ ભણ્યું હોય નિષ્ફળ છે. અવિવેકી માણસને વેદ ભણાવો તો એ નિષ્ફળ છે. અગ્નિ વિના કરેલો હોમ નિષ્ફળ છે, અને શ્રદ્ધા વિનાના માણસની પાસે બોલવું એ બધું નિષ્ફળ છે. આટલું કોણ કહી શકે? આટલું કોઈને બેસાડીને કહ્યું હોય તો? હે રાજન, કારણ કે આ જેની હું વાત કરું છું એ કુટુંબીજનોમાં હું પણ એક છું, માટે કંઈક વિચારો અને મારી આ વાતો અમલમાં મૂકો. કારણ કે ડાયા માણસો ખરાબ કામ કરતા શરમાય છે, અને દુર્જન માણસ ખરાબ કામ કરતા શરમ અનુભવતો નથી. તમે ડાયા છો અને તમારા નામ ઉપર આ લડાઈ થવાની છે. તમે શાસક છો એટલે કંઈક વિચાર કરી લો. નહીં તો તમારી જે આ સંપત્તિ છે, તમારી લક્ષ્મી છે, એ ચાલી જશે. જેમ ઉન્મત્તા ગૌરીવા ઉન્મત્ત ગાય લાત મારીને ચાલી જાય, એમ આ લક્ષ્મી તમને લાત મારીને જતી રહેશે. માટે સમજો, કંઈક વિચારો. બુદ્ધિનું ફળ આ છે. મારી વાત જો સ્વીકારશો તો તમારી એક પ્રતિજ્ઞાઓ ખોટી નહીં પડે. આઠ વસ્તુ છે જેમ ઉપવાસનો નાશ નથી કરતી. અષ્ટૌ તાની અવર્ત જ્ઞાની આપો મૂલમ ફલમ પય હવિર બ્રાહ્મણ કામ્યાચ ગુરો વચનમ ઔષધમ. ઉપવાસ કર્યો હોય પણ પાણી પીવાથી ઉપવાસનો ભંગ થતો નથી. મૂળ આરોગવાથી ઉપવાસનો ભંગ થતો નથી. મૂળ એટલે ગાજર કેવા જમીનની અંદર થતા મૂળિયા. ફળ આરોગવાથી ઉપવાસનો નાશ થતો નથી. દૂધથી ઉપવાસનો નાશ થતો નથી. હવિષ એટલે કે તલ આરોગવાથી ઉપવાસનો નાશ થતો નથી. અને યજ્ઞમાં બેઠા હો ત્યારે બ્રાહ્મણ કે એ પ્રમાણે કરવાથી ઉપવાસનો નાશ થતો નથી. અને કાયમ માટે ગુરુનું વચન પાળો તો ઉપવાસનો નાશ થતો નથી. અને ઔષધ લેવાથી ઉપવાસનો નાશ થતો નથી. તમે વિચારો, તમારી પ્રતિજ્ઞાનો જે તમારા જે કંઈ વ્રત હશે એનો ક્યારે પણ નાશ નહીં થાય. ઘણું કહ્યું વિદુરજી, છેલ્લે છેલ્લે આમ થાકી ગયા. હવે તો એમ લાગે છે કે તમારી પાસે અહીં બેઠો ને, તમે બોલાવ્યો એટલે હું આવ્યો છું, પણ અહીં ઉપદેશ આપ્યો ને એ હવે મને પસ્તાવો કદાચ થશે. અભ્યાસ ન કરે તો વિદ્યા કટાય છે. વ્રતનો ત્યાગ કરી દે તો બ્રાહ્મણત્વ કટાય છે. અસત્ય ભાષણ કરે તો એની વાણી કટાય છે. અને સાંભળેલું ભૂલી જાય, અમલમાં ન મૂકે તો એની જિંદગી કટાય છે. તમારી જિંદગીને કાટ લાગી ગયો છે. જેમ જિજ્ઞાસા વૃત્તિ એ સાધુત્વનો નાશ કરે, રૂપો એ સોનાની ચમક ઓછી કરે, કલાઈ એ રૂપાની ચમક ઓછી કરે, અને શીશું કલાઈને બગાડે એમ માટી શીશાને બગાડે, એમ દુર્જનો સજ્જનને બગાડે છે. ન સ્વપ્ને જયેત નિદ્રા, ઊંઘ્યા કરવાથી ઊંઘ ન જીતાય, વાસનાથી મન ન જીતાય, અગ્નિ નાખવાથી બળતણ નાખવાથી અગ્નિ ન જીતાય, અને વ્યસન આચરવાથી વ્યસની ન જીતાય. તમને એમ તમારા જીવનની ચિંતા થતી હશે ને, પણ તમે આજે રાજગાદી ઉપર બેઠા છો, તમારી પાસે લાખો કરોડોની દોમ દોમ સાહેબી છે અને તમને ચિંતા થતી હશે, પણ તમે આવો જુઓ આ દેશમાં બધા જીવે છે, તમે એકલા જ નથી જીવતા, સહસ્રીણોપી જીવંતી જીવંતી શતિનસ્તથા ધૃતરાષ્ટ્ર વિભુંચેચ્છામ ન કથંચિત ન જીવ્યતે. જેને 1000 રૂપિયા મળે છે એ જીવે છે, જેને 100 રૂપિયા મળે છે એ પણ જીવે છે, કઈ બધાને રાજ્યની ખુરશી મળે તો જ જીવી શકાય એવું નથી, એવી કોઈ બાબત નથી કે જે જિંદગી જીવી ન શકાય. મારું જો નહીં માનો તો આપણા ભાગની જિંદગી સુધી તમે જેનો તિરસ્કાર કર્યો છે, જેની સામે તમે કાવતરા કર્યા છે, એનો ફેંકેલો ટુકડો ખાઈને તમારે જિંદગી જીવવાનો સમય આવશે. આટલું તો સમજો, કેટલું કયો છે, જેને તમે મારી નાખવા મહેનત કરી કાવતરા કર્યા એનો આપેલો રોટલો ખાઈ અને સમય પસાર કરવા પડશે. એના કરતા ગૌરવભેર જીવવું હોય તો મારું કયું માનો. અને આખા રાજ્યની ઈચ્છા સમૃદ્ધિની ઈચ્છા હવે છોડો, મન કોઈ દાડો ધરાતું નથી. આખી પૃથ્વીમાં જેટલી વસ્તુઓ છે, આખી પૃથ્વીનું સોનું, આખી પૃથ્વીનું અનાજ, આખી પૃથ્વીના ઘોડા હાથી જેવા પશુઓ અને આખી પૃથ્વીની તમામ સંપત્તિઓ એકને મળે તોય એને તૃપ્તિ થતી નથી, તો એ અધૂરું ને અધૂરું લાગે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ તો પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એ ક્યાંથી ભરાય, એ મન છે ક્યારેય ભરાતું નથી. વસ્તુઓથી ઘર ભરાય છે પણ મન ભરાતું નથી. આ લાવું કરીને ઘરમાં ગોઠવવા માંડે, ઘરમાં ચાલવાની જગ્યા ન રહે, પણ મન ક્યારે પણ ભરાતું નથી. કોણ જાણે કેટલું અંદર ગોઠવાતું જાય છે. સુખી કોણ થાય, મનોવૃત્તિને પાછી વાળે એ સુખી થાય. જેના મનમાં એમ થાય કે આટલું બસ છે તો એ સુખી થાય, જેને સંતોષ થયો કે આટલું મારા માટે ઘણું છે એ સુખી થાય, પણ બીજાનું જોઈને જેની અપેક્ષા વધે એ તો દુખી ને દુખી દુખી ને દુખી. તમે, હું જાણું છું ઓછા દુખી નથી, તમે બહુ દુખી છો, તમે ઘણા બધા દુખી છો, એ તો હું પોતે જાણું છું કે તમે કેટલા દુખી છો, પણ તમારે દુઃખથી બહાર આવવું નથી. જાણી જોઈને તમારે દુઃખમાં હજુ પડી રહેવું છે અને વધુ ને વધુ દુઃખી થવું છે.